શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 37મો શોભારામ શાસ્ત્રી કહે છે, હે મુનિશ્રેષ્ઠ, તમે બહુ જ સરસ વાત કરી. તમારા સુંદર પ્રતિપાદનથી અમારો ત્રિયુગ શબ્દ વિષયક બહુકાળનો મહાન સંશય હતો તે આજે નષ્ટ થયો છે. હે નિષ્પાપ મુનિ, એનાથી બીજો જે મારા અંતરમાં સંશય વર્તે છે તે વિશે હું પ્રશ્ન પૂછું છું. કારણ કે સંશયયુક્ત મનનો માનવી બંને બાજુએથી વિનાશ પામે છે. ભગવાનના અવતારો કેવળ 10 સંખ્યામાં જ થાય છે આવી સમજ આલોકમાં સંમત વિદ્વાનો તથા મનુષ્યોમાં પણ વર્તે છે. કેવળ મૂર્ખજનો જ આ વાત નહીં કહેતા હોય. શ્રીમદ ભાગવતમાં અક્રૂરજીની સ્તુતિમાં પણ કોઈક આવો ભાવ નીકળે છે. આ પૃથ્વી પર અત્યારે તમારા ગુરુ જે શ્રી સહજાનંદ સ્વામી છે તે વિષ્ણુનો અવતાર છે એમ જે તમે કહ્યું, આ અવતાર 10ની મધ્યે કયો જાણવો? હે પ્રભુ વલ્લભ, મને આ પ્રશ્ન થયા કરે છે, તમે તેનો ઉત્તર અત્યારે મને આપો. આ પ્રમાણે શાસ્ત્રવેત્તા શોભારામ શાસ્ત્રીએ પ્રશ્ન કર્યો તેથી સાક્ષાત ભગવાન શ્રીહરિને વહાલા મુક્તાનંદ સ્વામી ઉત્તમ પુરુષને છાજે તેવો મંદ મંદ હાસ્ય કરતા શાંત વાણીથી પૂછી રહેલા શોભારામ શાસ્ત્રી પ્રત્યે ફરી શાસ્ત્રના પ્રમાણવચનોએ સહિત કહેવા લાગ્યા. મુક્તાનંદ સ્વામી કહે છે, હે સર્વને માન આપનારા વિપ્ર, ભગવાનના અવતારો 10 જ સંખ્યામાં થાય છે આવા પ્રકારનો કોઈ નિયમ નથી. કારણ કે સર્વનિયંતા એ જગત પ્રભુ ભગવાન સ્વતંત્ર છે. ભગવાનના અવતારો 10 જ થાય છે આવું કહેનારા મનુષ્યોના સિદ્ધાંતમાં ઘણા ઘણા શાસ્ત્રોના વચનોનો બહુ વિરોધ આવે છે. કારણ કે કોઈ પણ સદગ્રંથમાં અજન્મ એવા ભગવાનના પ્રાદુર્ભાવની સંખ્યા નિયત કરેલી નથી. હે વિપ્રો, હરિવંશની વિશે જન્મેજય રાજાએ ભગવાન શ્રીહરિના અવતાર કેટલા આવો પ્રશ્ન જ્યારે વૈશંપાયનને કર્યો ત્યારે તે રાજા પ્રત્યે કહેવા લાગ્યા, વેદને જાણતા વિપ્રો, યજ્ઞ સભાને વિશે જે વિષ્ણુને શાશ્વત તેમજ વિભુ કહે છે તે દેવાધિદેવ શ્રીવત્સ ચિહ્નધારી તેમજ અતિશય ધીમંત ને પ્રભાવશાળી ભગવાન વિષ્ણુના હજારો અવતાર થઈ ગયા ને ફરી હજારો અવતાર થશે તેમાં કોઈ સંશય કરવો નહીં. આ પ્રમાણે પ્રજાપતિ સ્વયં બ્રહ્માજીએ પણ કહ્યું છે કે સર્વ ભૂત પ્રાણી માત્રના અંતર્યામી આત્મા સ્વયં શ્રી વાસુદેવ ભગવાન પોતાના ભક્ત એવા દેવ મનુષ્યોના હિત માટે તેમજ તે જનોના અભ્યુદયને માટે તથા અનેક પ્રકારના કાર્યો પૂર્ણ કરવા બહુવાર પ્રગટ થાય છે. હે ભારત જન્મેજય, જ્યારે જ્યારે વેદોક્ત ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે તે ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન શ્રી વાસુદેવ આ પૃથ્વી પર પ્રગટ થાય છે. હે વિપ્ર, શ્રીમદ ભાગવતને વિશે પણ શરૂઆતમાં તો પહેલો, બીજો, ત્રીજો એમ કેટલાક અવતારોની યુક્તિપૂર્વક વાત કહીને પછી કહ્યું કે ભગવાનના અસંખ્ય અવતારો કહેલા છે. શ્રીમદ ભાગવતમાં પ્રથમ સ્કંધમાં સુતપુરાણી કહે છે, હે શૌનકાદી વિપ્રો, જેવી રીતે ક્યારેય પણ નહીં સુકાતા સ્વયંભૂ સરોવરમાંથી હજારો નાના પ્રવાહો વહે છે એ જ રીતે સત્વનિધિ ભગવાન થકી અસંખ્ય અવતારો થાય છે એમ કહ્યું છે. તેમજ બીજા સ્કંધમાં પણ નારદજી પ્રત્યે આ પ્રમાણે કહેલું છે કે પોતાની અકારણ અતિશય દયારૂપ માયાથી અનેક અવતારો ધારણ કરતા પરમ પુરુષ પરમાત્મા શ્રી વાસુદેવના અવતારોના અંતને હું ચતુર્મુખ બ્રહ્મા પણ પામી કે જાણી શકતો નથી. તેમજ તારાથી આગળ જન્મેલા એ શનકાદિક મુનિઓ પણ જાણી શકતા નથી તો પછી અર્વાચીન મુનિઓ તો ક્યાંથી જાણી શકે? અરે, વધુ શું કહો, સહસ્રમુખા આદિદેવ શેષજી પણ એ પરમ પુરુષ પરમાત્માના અનેક અવતારોના ચરિત્રોનું વર્ણન કરતા કરતા અત્યાર સુધી તેના પારને પામી શક્યા નથી. હે વિપ્ર, ફરી પણ શ્રીમદ ભાગવતના દશમ સ્કંધમાં ભગવાન શ્રીકૃષ્ણ વૃંદાવન વિહારીની વત્સહરણ સમયે સ્તુતિ કરતા બ્રહ્માજીએ ભગવાનના અવતારોને દુષ્ટોના નિગ્રહને માટે કારણરૂપ વર્ણવીને કહ્યું કે હે ભૂમન, હે અપાર મહિમાવાળા, હે ભગવાન, હે પરમાત્મા, હે યોગેશ્વર, તમે જે યોગમાયાનો વિસ્તાર કરી ક્રીડા કરો છો, અર્થાત અનંત અવતારો ધરી તે દેવ મનુષ્યાદિકની સાથે આનંદ કરો છો, એવા હે ભગવાન, તમારી આ ત્રિલોકીમાં લીલા ક્યાં સ્થાને, ક્યાં પ્રકારે, કેટલી અને ક્યાં કાળમાં થશે, આ પ્રમાણે અહો કયો પુરુષ જાણી શકે છે? કોઈ પણ જાણી શકતો નથી. હે વિપ્ર, સ્વયં ભગવાન શ્રીકૃષ્ણે પણ પોતાના અવતારોનું અનંતપણું મુચકુંદ રાજા પ્રત્યે કહ્યું છે. આ એમના પ્રમાણભૂત શ્રીમદ ભાગવતના દસમ સ્કંધના 3 શ્લોક તમને કહું છું. હે અંગ, હે મુચકુંદ રાજા, મારા જન્મ કર્મ અને નામ હજારો છે. તે અનંત અને અપાર હોવાથી હું પણ તેની ગણના કરી શકતો નથી, એ નક્કી વાત છે. કદાચ કોઈ બહુજન્મે કરીને આ પૃથ્વીના રજકણોને ગણી શકે, પરંતુ મારા જન્મ, ગુણ, કર્મ અને નામો ક્યારેય પણ ગણી શકાતા નથી. હે નિષ્પાપ રાજન, નારદાદી મહામુનિઓ પણ ત્રણેય કાળમાં થતા મારા જન્મો અને કર્મોને અનુક્રમથી ગણના કરતા હોવા છતાં અપાર હોવાથી તેના અંતને પામી શકતા નથી. તેવી જ રીતે હે વિપ્ર, શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં અર્જુન પ્રત્યે કહ્યું છે કે હે અર્જુન, તારા અને મારા અનેક જન્મો પસાર થઈ ગયા, હું ક્યારેય ન હતો એમ નહીં, તું ક્યારેય ન હતો એમ નહીં, આ રાજાઓ ક્યારેય ન હતા એમ નહીં, પરંતુ આપણે સર્વે હતા જ. તે જ રીતે હવે પછી પણ આપણે નહીં હોઈએ એમ નહીં, હશું જ. આ પ્રમાણે પોતાનું, અર્જુનનું અને રાજાઓનું દ્રષ્ટાંત આપીને અવતારોની અસંખ્યતા બતાવી છે. હે નિષ્પાપ વિપ્ર, આવા પ્રકારના સેંકડો પ્રબળ પ્રમાણ વચનોથી હરિ અવતારોની સંખ્યાની સાપેક્ષતાનો નિષેધ થાય છે. તેથી 10 સંખ્યાના ભ્રમને છોડી મુમુક્ષુઓએ સ્વસ્થચિત્તે સ્વતંત્રપણે અવતાર ધરતા ભગવાનનો મુક્તિ માટે અવશ્ય આશ્રય કરવો જોઈએ. પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ વિના અનેક જન્મથી ઉત્પન્ન થયેલો મહામોહ નાશ પામતો નથી. તેથી પ્રત્યક્ષ ભગવાન શ્રીહરિનું નક્કી સેવન કરવું જ જોઈએ. પ્રત્યક્ષ હરિ વિના પરોક્ષપણે થયેલું બ્રહ્મજ્ઞાન મુક્તિનું સાધન સિદ્ધ થતું નથી. એટલા જ માટે શ્રીમદ ભાગવતની સુબોધની ટીકામાં શ્રી વલ્લભાચાર્યજીએ કહ્યું છે કે ભગવાન શ્રીકૃષ્ણે પ્રત્યક્ષપણે જન્મમરણરૂપ સંસ્કૃતિનો વિનાશ સ્વસ્વરૂપના જ્ઞાનવાળા પોતાના આશ્રિત ભક્તજનો માટે કર્યો છે. એથી પ્રપંચ, સંસારનો નિરોધ એટલે કે લય પણ ભક્તોનો જ થશે, પરંતુ પરોક્ષ જ્ઞાનવાળાનો નહીં થાય, આ પ્રકારનો નિર્ણય છે. જેવી રીતે કાષ્ઠથી બહાર રહેલો અગ્નિ જ્યાં સુધી કાષ્ઠની અંદર પ્રવેશ ન કરે ત્યાં સુધી કાષ્ઠની અંદર રહેલો અગ્નિ પણ તે કાષ્ઠને બાળવા સમર્થ થતો નથી, તે જ રીતે સર્વેમાં સદાય અંતર્યામીપણે રહેલા ભગવાન વિષ્ણુ જો સાક્ષાત પ્રગટ થઈને પોતાના ભક્તજનોના અંતરમાં આ પ્રગટ ભગવાન છે એવા ભાવ સાથે પ્રવેશ ન કરે ત્યાં સુધી વારંવાર જન્મમરણને કરાવનારું સમસ્ત અજ્ઞાન લીન થતું નથી. માટે ભગવાનના પ્રગટપણાની આવશ્યકતા ખૂબ જ છે. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે જ્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું તેથી શોભારામ શાસ્ત્રી તે જ ક્ષણે નિસંશયી થયા અને અન્ય 3 હરિશ્ચંદ્ર, નારૂપંત અને રામચંદ્ર પણ આ લોકમાં ભગવાન શ્રીહરિ પ્રત્યક્ષપણે હોય છે એમ નક્કી માનવા લાગ્યા. પરંતુ 5મા પંડિત ચિમનરાવ તે સમયે આ પૃથ્વી પર કલયુગમાં પણ ભગવાન શ્રીહરિ પ્રત્યક્ષપણે હોય છે એટલું તો પ્રબળ પ્રમાણ વચનોનું શ્રવણ કર્યા પછી માનવા લાગ્યા. પરંતુ મુક્તાનંદ સ્વામીના ગુરુ શ્રીહરિ છે એ બાબતમાં સંશય લાવી તે બુદ્ધિમાન ચીમનરાવ પંડિત અતિશય બુદ્ધિશાળી મુક્તાનંદ સ્વામીને પૂછવા લાગ્યા. ચીમનરાવ પૂછે છે, હે મુનિવર્ય, આ પૃથ્વી પર કલયુગને વિશે પણ નારાયણના બહુ અવતારો થાય છે એમ જે તમે પ્રમાણોએ સહિત કહ્યું તે અમે સત્ય માનીએ છીએ, પરંતુ હે મહાબુદ્ધિમાન, પૃથ્વી પર મનુષ્ય સ્વરૂપે વિચરતા તે ભગવાનને ક્યાં ક્યાં અસાધારણ લક્ષણોથી જાણવા કે આ સાક્ષાત ભગવાન છે, તો તે લક્ષણો અમને યથાર્થપણે કહો જેણે શ્રીકૃષ્ણ ભગવાનની જેમ પર્વત પણ ઉઠાવ્યો ન હોય, અસુરોનો વધ પણ ન કર્યો હોય, તેમજ કાલીય દમન જેવું કોઈ પરાક્રમ પણ ન કર્યો હોય તેવા તમારા ગુરુ શ્રીહરિને આ પરમેશ્વર છે એમ તમે કેવી રીતે જાણ્યા તે અમને કહો. મુક્તાનંદ સ્વામી કહે છે, હે ક્ષત્રવીર, હે ચીમનરાવ, અમારા ગુરુ શ્રી સહજાનંદ સ્વામી મનુષ્યાકૃતિમાં હોવા છતાં પણ મનુષ્યોથી ન થઈ શકે તેવા મહા આશ્ચર્યકારી ચરિત્રોથી તેમજ તેમના ભક્તોના અસાધારણ નિષ્કામાદી લક્ષણોથી મુમુક્ષુઓ તેમને આ સ્વામિનારાયણ સાક્ષાત પરમેશ્વર છે એમ જાણી શકે છે. પૂર્વે પૃથ્વી દેવીએ ધર્મ પ્રજાપતિ પ્રત્યે પોતાના ઉપર થતા ભગવાન શ્રીહરિના અવતારોના અસાધારણ લક્ષણો કહ્યા હતા, તે લક્ષણો ભગવાન શ્રી સ્વામિનારાયણમાં છે તે તમને કહી સંભળાવું છું. સત્ય, શૌચ, દયા, શાંતિ, ત્યાગ, સંતોષ, આર્જવ, શમ, દમ, તપ, સામ્ય, તિતિક્ષા, ઉપરતિ, શ્રુત, જ્ઞાન, વિરક્તિ, ઐશ્વર્ય, શૌર્ય, તેજ, બળ, સ્મૃતિ, સ્વાતંત્ર્ય, કૌશલ, કાંતિ, ધૈર્ય, માર્દવ, પ્રાગલ્ભ્ય, પ્રશ્રય, શીલ, સહ, ઓજ, બળ, ભગ, ગાંભીર્ય, સ્થૈર્ય, આસ્તિક્ય, કીર્તિમાન, અનહંકૃતિ, બ્રહ્મણ્યત્વ, શરણ્યત્વ વગેરે અનંત ગુણો તથા સાધુ પુરુષોએ ભગવાનની પાસેથી યાચના કરવા યોગ્ય બીજા અનંત સદ્ગુણો અમારા ગુરુ શ્રીહરિને વિશે નિરંતર નિવાસ કરીને રહ્યા છે એમ તમે નક્કી જાણો. આ પૃથ્વી પર પ્રાકૃત મનુષ્યો પણ જે ભગવાન શ્રીહરિની કૃપાથી એકાએક જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થાથી પર થઈ અક્ષર બ્રહ્મની સાથે એકતારૂપ સ્થિતિને પામે છે, સાવધાનીપૂર્વક વર્તતા બ્રહ્માદિક દેવો પણ જે મનને વશ કરવા સમર્થ થઈ શકતા નથી એ મનને શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાના આશ્રિત ભક્તજનો પાસે તત્કાળ વશ કરાવે છે, તેથી તેમને પરમેશ્વર જાણવા વળી અષ્ટાંગ યોગના અભ્યાસ વિના પણ એમની કૃપાથી મનુષ્યો તત્કાળ પોતાની મૂર્તિમાં અચળ સ્થિતિને પામવારૂપ સમાધિને પામે છે. તે સમાધિમાં મનુષ્યો ગોલોકાદિક ધામને વિશે રહેલી તેમની મૂર્તિઓના દર્શન કરે છે, વળી ભક્તજનોને અંતકાળે તેમના ધામમાં લઈ જવા માટે દિવ્ય સ્વરૂપે આવે છે તેનું પણ અનેક જનોને દર્શન થાય છે. માટે આ લોકમાં તેમને મનુષ્યાકૃતિમાં રહેલા સાક્ષાત ભગવાન જાણવા, આવા અનંત ભગવાનપણાના લક્ષણો તેમનામાં છે, પરંતુ તેમના યોગે કરીને તેમના ભક્તોમાં પણ અમાનુષી લક્ષણો આવ્યા છે. તેમના ભક્તો ક્રોધ, કામ, લોભ, સ્પૃહા, માન અને સ્વાદને જીતીને વશ કરે છે, માટે તે શ્રીહરિ નક્કી પરમેશ્વર છે એમ તમે નક્કી માનો. હે ક્ષત્રવીર, મેં ભગવાન શ્રી નારાયણના સર્વે અવતારોમાં સરખા જણાતા અસાધારણ ભગવાનપણાના લક્ષણો સંક્ષેપથી કહ્યા, પરંતુ જે તેમના અન્ય ચરિત્રો જેવા કે પર્વત ઉપાડવો, કાલીય દમન કરવું વગેરે જેવા ચરિત્રો છે તે તો કાર્યને યોગે જુદા જુદા અવતારોમાં જુદા જુદા ઘટી શકે છે અથવા ભક્તજનોના ગાયન માટે ભગવાને કરેલા હોય છે, પરંતુ તેવા ચરિત્રોથી ખરેખર પરમેશ્વરપણાનો બોધ થતો નથી. હે ક્ષત્રવીર, શ્રીકૃષ્ણ ભગવાનના ગોવર્ધન ધારણ કરવા આદિકના જે ચરિત્રો છે તે તો ઇન્દ્રાદિક દેવતાઓનો ગર્વ હરવા માટે કરેલ છે. તે કાંઈ પરમેશ્વરપણાના સૂચક નથી. જો પર્વત ધારણ કરવાથી પરમેશ્વર થઈ જવાતું હોય તો હિરણ્યાક્ષ વગેરે દૈત્યોએ સમસ્ત પર્વતોએ સહિત સમગ્ર પૃથ્વીને ધારણ કરી હતી. તેણે કરીને શું તેને પરમેશ્વર કહેવાય ન કહેવાય? માટે પરમેશ્વરપણાના લક્ષણ તો અજ્ઞાનથી જીવાત્માઓને મુક્તિ આપે તેમજ સંતો અને ધર્મનો દ્રોહ કરનારા દૈત્યોનો વધ કરી તેમનું રક્ષણ કરે તે જ છે. ભગવાનપણાના ઉપરોક્ત લક્ષણોની સાથે વધુ આ બે લક્ષણો જાણવા ચમત્કારો તો કોઈ સિદ્ધિવાળો પણ દેખાડી શકે છે. હે ક્ષત્રવીર, અસુરો બે પ્રકારના હોય છે. તેમાં પણ એક હાથમાં હથિયારધારી ને ભયંકર આકૃતિવાળા હોય છે, જ્યારે બીજા સાધુના વેશમાં દુષ્ટકર્મ કરનારા હોય છે. આ બે પ્રકારના અસુરોનો વધ પણ બે પ્રકારનો છે. તે શસ્ત્રથી અને શસ્ત્ર વિનાનો કહેલો છે. તેમાં જે શસ્ત્રથી વધ કહેલો છે એ અસુરના શિરછેદાદિક રૂપે કહેલો છે, જ્યારે બીજો અશસ્ત્રથી વધ કહેલો છે તે અસુરનો દંભ ખુલ્લો પાડીને તેની આજીવિકાના ભંગ રૂપે કહ્યો છે. બુદ્ધિમાન પુરુષોએ દૈવી સંપત્તવાળા જીવોની આજીવિકા પણ દૈવી સંપત્તિની કહેલી છે અને આસુરી સંપત્તવાળા જીવોની આજીવિકા પણ આસુરી સંબંધી કહેલી છે. આ બંને સંપત શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને અર્જુન પ્રત્યે આ પ્રમાણે બતાવેલી છે. અભય પ્રાકૃત વસ્તુના સંયોગ અને વિયોગથી થતા દુઃખના ભયથી રહિત, સત્વ અંતઃકરણની શુદ્ધિ, આત્મા અને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન, સતત ચિત્તની એકાગ્રતારૂપ યોગ, બાહ્ય ઇન્દ્રિયોનું દમન, યજ્ઞ, સ્વાધ્યાય, તપ, આર્જવ, સરળતા, અહિંસા, સત્યવચન, અક્રોધ, ત્યાગ, શાંતિ, અપૈશુન અર્થાત ચાડી ચુગલી નહીં, જીવ પ્રાણી માત્ર ઉપર દયા, વિષયોમાં અલુલુપતા, માર્દવ, કોમળ હૃદય, લજ્જા, અચપળતા, તેજ, ધૃતિ, શૌચ, અદ્રોહ અને અતિગર્વનો ત્યાગ, હે ભારત, આ ગુણો દૈવી સંપત્તમાં જન્મેલાના ગુણો કહેલા છે. હે પાર્થ, દંભ, દર્પ, અભિમાન, ક્રોધ, વાણીની કઠોરતા, અજ્ઞાન વગેરે અનંત દુર્ગુણો આસુરી સંપત્તમાં જન્મેલાના સ્વાભાવિક કહેલા છે. તેઓ કોઈપણ ભોગે ભગવાનની આજ્ઞા વિરુદ્ધ, શાસ્ત્ર વિરુદ્ધ વર્તન કેમ કરવું તેમાં તત્પર રહેતા હોય છે. હે અર્જુન, દૈવી સંપદા મોક્ષને માટે મનાયેલી છે, આસુરી સંપદા બંધનને માટે મનાયેલી છે. હે પાંડવ, તું શોક ન કર, કારણ કે તારો જન્મ દૈવી સંપત્તિને અભિમુખ થયેલો છે. હે પાર્થ, આ લોકમાં દૈવી અને આસુરી એમ બે પ્રકારના ભૂત પ્રાણી માત્રના ઉત્પન્ન થવાના પ્રવાહ રહ્યા છે. તેમાં દૈવી સંપત્તિનો વિસ્તાર કહ્યો, હવે હું તને આસુરી સંપત્તિનો વિસ્તાર કહું છું, તેને તો સાંભળ. આસુરી સંપત્તિમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો અભ્યુદયના સાધનરૂપ પ્રવૃત્તિ ધર્મ અને મોક્ષના સાધનરૂપે નિવૃત્તિ ધર્મને જાણતા જ નથી. તેઓને વિશે શૌચ અર્થાત બહાર અંદર પવિત્રતા હોતી નથી, વર્ણાશ્રમને ઉચિત સદાચાર પણ હોતો નથી, સ્વ પર દ્રોહ રહિતનું સત્યવચન બોલવાનું પણ હોતું નથી. તે અસુરો જગતને અસત્ય અને અપ્રતિષ્ઠિત કહે છે. આ જગતનો કોઈ માલિક ઈશ્વર નથી એમ કહે છે. તો કોઈ પૂછે કે તે ઉત્પન્ન કેમ થયું તો કહે, સ્ત્રી પુરુષના પરસ્પરના મૈથુનથી બધું ઉત્પન્ન થયું છે, એના સિવાય બીજું આ જગતમાં શું છે? સ્ત્રી પુરુષના પરસ્પરનો કામ સંભોગ જ આ જગતનો હેતુ છે એમ કહે છે. આવા પ્રકારની બુદ્ધિનું અવલોકન કરી જેને આત્મસ્વરૂપનું કંઈ પણ જ્ઞાન નથી એવા અલ્પબુદ્ધિવાળા તથા હિંસામય ઉગ્ર કર્મ કરનારા માટે જ સર્વનું અહિત કરનારા તે જગતના શત્રુઓ જગતનો નાશ કરવા માટે જ ઉત્પન્ન થયેલા હોય છે. કલ્પ પર્યંત વિષયભોગ ભોગવ્યા છતાં જે ખાડો પૂરી શકાય તેમ નથી તેવી કામેચ્છાનો આશ્રય કરી મોહના કારણે અસદ મંત્રોથી અસદ ગ્રહોની સાધના કરી દંભ માન અને મદથી યુક્ત થઈને અસદ વ્રતોનું અનુષ્ઠાન કરતા રાજસ અને તામસ દેવતાઓની આરાધનામાં પ્રવૃત્ત રહેતા હોય છે. વળી તે આસુરી સંપત્તિવાળા જનો મરણ પર્યંત જીવે ત્યાં સુધી પોતાના યોગ અને ક્ષેમની ચિંતા કરતા કામવાસનાને સંતોષવી એ જ પરમ પુરુષાર્થ છે એવું નક્કી કરીને સેંકડો આશાઓથી બંધાય આમ તેમ ભટકતા કામ ક્રોધ પરાયણ જીવન જીવી કામભોગની સિદ્ધિ માટે ચોરી આદિકનો આશ્રય કરી અન્યાયથી પારકાધનને ભેળું કરવા મથે છે. તે આસુરી સંપત્તિવાળા જનો મનમાં જે ઘાટ ઘડે છે તે કહું છું. આ ક્ષેત્ર પુત્રાદિક સર્વે મેં અત્યારે મારા સામર્થ્યથી જ મેળવ્યું છે. હવે આજે મારો મનોરથ છે તે પણ મારા સામર્થ્યથી હું ચોક્કસ પૂર્ણ કરીશ. આ ધન જે મારી પાસે છે તે મારી શક્તિથી ભવિષ્યમાં મારું કરી લઈશ. મેં હમણાં જ મારી તાકાતથી આ શત્રુને મારી નાખ્યા અને શૂરવીર એવો હું હમણાં જ બીજા શત્રુઓને મારી નાખીશ. આ મંદબુદ્ધિ બધા ઈશ્વરની કલ્પના કરીને જીવે છે. અરે ઈશ્વર કોણ? હું જ ઈશ્વર છું, હું જ ભોગી છું, હું સિદ્ધ છું, હું બળવાન છું, હું જ સ્વતઃ સુખી સંપન્ન છું, હું મારા પૌરુષેયથી ધનવાન થયો છું, હું ઉત્તમ કુળમાં જન્મ્યો છું, આ લોકમાં મારી સમાન બીજો કોણ છે? કોઈ નથી. જોઈ આવો આખા જગતમાં ભદ્રકાળી કે ભૈરવનું હું જ યજન કરીશ, હું દાન આપીશ, વિષયભોગથી હું જ પ્રમોદ પામીશ. આ પ્રમાણેની વિવિધ પ્રકારની ડિંગાઈઓ મારતા તે આસુરી સંપત્તિવાળા જનો અજ્ઞાને કરીને મોહ પામેલા તે અદ્રષ્ટ ઈશ્વરાદિકની સહાયતા વિના કેવળ બધું પોતાની જ જાણે સિદ્ધ કરી શકાય છે એમ માનીને હું આમ કરું કે તેમ કરું વગેરેનો બકવાસ કરે છે. અને તેથી જ આવા સંકલ્પોના વેગથી વિક્ષિપ્ત ચિત્તવાળા થઈ ગયેલા તેમજ ઉપરોક્ત અનેક પ્રકારના મોહમાં માછલી જેમ જળમાં ગૂંચવાય તેમ ગૂંચવાઈ ગયેલા તથા કામના ઉપભોગમાં જ એક આસક્ત ચિત્તવાળા તે આસુરી સંપત્તિવાળા જનો મરીને અતિશય અપવિત્ર વિષ્ટા પરુ પાચ લોહી આદિકથી ભરેલા નરકમાં પડે છે. હે અર્જુન, આવા આસુરીજનો બીજા કોઈ સજ્જન મનુષ્યોએ નહીં પૂજેલા પરંતુ પોતે પોતાને જ પૂજ્ય માની સ્તબ્ધ થઈને ફરતા હોય છે. તેમજ ધનના મદ અને માનથી યુક્ત થઈ નામમાત્રના યજ્ઞો કરીને અથવા પોતાના નામની આહુતિઓ આપીને કરેલા યજ્ઞોથી દંભ વડે અવિધિપૂર્વકના યજ્ઞો કરે છે. પોતાના તામસી સ્વભાવને અનુરૂપ કાલી ભૈરવાદિકની યજ્ઞો દ્વારા આરાધના કરે છે. આવા અસુરો કોઈની પણ અપેક્ષા વિના હું જ સર્વે સાધનો સાધવા સમર્થ છું એવો અહંકાર ધરાવે છે. બધું જ સિદ્ધ કરવામાં મારું બળ પર્યાપ્ત છે એવું અભિમાન ધરાવે છે. મારી સમાન આ દુનિયામાં કોઈ નથી એવો ગર્વ કરે છે. વળી મને ઈચ્છા થાય ને શું ન મળે આવી કામના ધરાવે છે. મારું અનિષ્ટ કરનારા સર્વેને હું મારી નાખીશ આવા ક્રોધને આશરે રહેલા હોય છે. આવી રીતે પોતે ઈચ્છેલા સાધનોથી બધું પોતે જ કરવા સમર્થ છે એવું માનનારા તે અસુરજનો પોતાના કે પારકા સર્વે દેહધારીઓમાં અંતર્યામી રૂપે રહેલા મને અંતર્યામી વળી બીજો કોણ છે એમ યુક્તિપૂર્વકની દલીલો કરી તેમાં દોષ દેખાડી મારી સાથે દ્વેષ કરે છે. હે ચિમનરાવ, આ પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુન પ્રત્યે દૈવી અને આસુરી સંપત્તિનો વિભાગ કરીને તથા તેમના ફળનું વિવેચન કરીને વિસ્તારપૂર્વક કહેલું છે. આવા અસુરો પૃથ્વી પર જ્યારે શસ્ત્રો ધારણ કરી દુષ્ટકર્મ કરતા હોય ત્યારે ભગવાન પણ મનુષ્યાદિકમાં પ્રગટ થઈને હાથમાં શસ્ત્ર ધારણ કરી તે શસ્ત્રધારી દૈત્યોનો વધ કરે છે. અને જ્યારે તે દૈત્યો સાધુનો વેશ ધારણ કરી સ્ત્રી સમાગમ ઇત્યાદિકની ક્રિયા કરતા હોય અથવા ધર્મના રૂપમાં કરાવતા હોય ત્યારે ભગવાન મનુષ્યમાં પ્રગટ થઈને હાથમાં શસ્ત્ર ધારણ કર્યા વગર પણ તેવા અસુરોના કરતૂતો ઉપર પ્રકાશ પાડી તેમના તે ગોરખધંધા બંધ કરાવવા રૂપ તેમનું હનન કરે છે. આવી રીતે ભગવાન શ્રીહરિની શક્તિથી તેઓની આસુરી સંપત્તિનો વિનાશ થાય છે ત્યારે ભગવાનની શક્તિથી તેઓનો અસુરભાવ પણ વિનાશ પામે છે અને તેમના હૃદયમાં દૈવી સંપત્તિના અંકુર ફૂટે છે. ત્યારે જીવ બદલાઈ જાય છે અને લોકો બોલે છે કે આ ફલાણો ભાઈ હવે દૈવી થઈ ગયો છે, અસુર રહ્યો નથી. આ પ્રમાણે સમગ્ર મનુષ્યો આશ્ચર્યપૂર્વક દૈવી સંપત્તિવાળાને કહે છે. આ રીતે સકલ ઐશ્વર્ય સંપન્ન ભગવાન શ્રીહરિ કોઈ પણ ઉપાય કરીને આ પૃથ્વી પર ભાગવત ધર્મનું પ્રવર્તન કરે છે અને પોતાને શરણે આવેલા ભક્તજનોને અજ્ઞાનના પાશ થકી તત્કાળ મુક્ત કરે છે. મહાપાપી જીવોનું પણ તે પ્રગટ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય કરવાથી તત્કાળ કલ્યાણ થાય છે. માટે હે ચિમનરાવ, મનુષ્યોએ ભક્તિભાવપૂર્વક તે પ્રગટ પ્રમાણ ભગવાનનો આશરો કરવો જોઈએ. હે ચિમનરાવ, જગત પ્રસિદ્ધ અમારા ગુરુ શ્રી સ્વામિનારાયણ ભગવાન અત્યારે આ લોકમાં મનુષ્યરૂપે રહેલા હોવા છતાં પરમેશ્વરપણાના સૂચક સકલ લક્ષણોથી સંપન્ન છે. તેથી જ હું તેમને પ્રત્યક્ષ પરમેશ્વર ભગવાન કહું છું. પરંતુ ગુરુ એ જ બ્રહ્મા ઇત્યાદિ વચનોના આધારે ગુરુ હોવાના નાતે નહીં. હજારો દુરાચારી પુરુષો તેમનો પ્રગટ આશ્રય કરવાથી આસુરી ક્રિયા થકી મુક્ત થયા છે. તેવા પુરુષો કોણ કોણ છે તે પણ આ પૃથ્વી પર સર્વજનોને વિદિત છે. નામ ગણાવવાની ક્યાં જરૂર છે? આ લોકમાં સેંકડો અને હજારો મનુષ્યો ભગવાન શ્રીહરિના શરણે થઈ અષ્ટાંગ યોગના અભ્યાસ વિના પણ સમાધિમાં જાય છે. આ ઐશ્વર્યનો સમગ્ર મનુષ્યો પ્રત્યક્ષપણે અનુભવ કરે છે. અંતકાળે પોતાના ભક્તજનને લેવા માટે તેમના દિવ્ય પાર્ષદોને સાથે લઈને આવે છે. ક્યારેક સ્વયં એકલા આવે છે, ક્યારેક માત્ર પાર્ષદો આવે છે. આવા પ્રકારનું આશ્ચર્ય કેટલાક ભક્તોને અને કેટલાક અન્યજનોને પણ પ્રત્યક્ષ દેખાય છે. હે ચિમનરાવ, આવી રીતે સમસ્ત પરમેશ્વરપણાના લક્ષણોએ યુક્ત હોવાથી જ અમારા ગુરુ શ્રી સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત પરમેશ્વર છે. આ પ્રમાણે સુજ્ઞ પુરુષો સૌ જાણે છે. હવે તમને આ બાબતે જો કાંઈ સંશય હોય તો તે પ્રશ્ન પૂછો, હું તમને ચોક્કસ સપ્રમાણ ઉત્તર આપીશ. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે મુક્તાનંદ સ્વામીનું વચન સાંભળી અંતરથી નિસંશયી થયેલા સર્વે રામચંદ્રાદિ વિદ્વાનોએ પોતે ધારી રાખેલા મતનો ત્યાગ કરીને મુક્તાનંદ સ્વામીને પ્રણામ કર્યા ને પૂર્વે જેનો ભગવાનપણાનો મહિમા સાંભળ્યો હતો એવા શ્રી સ્વામિનારાયણ ભગવાનને સાક્ષાત ભગવાન વિષ્ણુ પુરુષોત્તમ નારાયણ માનવા લાગ્યા. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં ત્રિયુગ શબ્દના નિર્ણયમાં પૃથ્વી પર થતા ભગવાનના અસાધારણ લક્ષણોનું અને શ્રી સ્વામિનારાયણ છે તે સાક્ષાત ભગવાન છે તેનું નિરૂપણ કર્યું. એ નામે 37મો અધ્યાય પૂર્ણ થયો.